ब्राह्मण उपमन्यु जारे आ प्रकारे स्थित थया त्यारे भगदेवताना नेत्रनो नाश करनारा भगवान शिव योगीए उपमन्युनी ए धारणा ने पोतानी सौम्य दृष्टि थी रोकी लीधी। એમણે છોડેલા એ અઘોરાસ્ત્રને નંદીશ્વરની આજ્ઞાથી શિવવલ્લભ નંદીએ વચમાં જ પકડી લીધું। તેના પછી પરમેશ્વર શિવે પોતાના બાલેન્દુ શેખર રૂપ ધારણ કરી લીધું અને બ્રાહ્મણ ઉપમન્યુને બતાવ્યો। એટલું જ નહીં, એ પ્રભુએ મુનિને સહસ્ત્ર ક્ષીરસાગર, સુધાસાગર, દધી વગેરેના સાગર, ઘીનો સમુદ્ર, ફળોના રસનો સમુદ્ર તથા ભક્ષ્ય ભોજ્ય પદાર્થોના સમુદ્રોના દર્શન કરાવ્યા અને પુવાઓનો પહાડ ખડો કરી દેખાડી દીધો। આવી જ રીતે દેવી પાર્વતી સાથે મહાદેવજી ત્યાં વૃષભ ઉપર આરૂઢ જણાયા। તે પોતાના ગણાધ્યક્ષો તથા ત્રિશૂળ વગેરે દિવ્યાસ્ત્રોથી ઘેરાયેલા હતા। દેવલોકમાં દુંદુભીઓ વાગવા લાગી, આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી તથા વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે દેવતાઓથી દશે દિશાઓ આચ્છાદિત થઈ ગઈ। એ સમય ઉપમન્યુ આનંદ સાગરની લહેરોથી ઘેરાયેલા હતા। તે ભક્તિ વિનમ્ર ચિત્તથી પૃથ્વી ઉપર દંડની જેમ પડી ગયા। એ સમયે ત્યાં મંદ સ્મિત કરતા ભગવાન શિવ અહીં આવો કહીને એમને બોલાવ્યા, એમનું મસ્તક સૂંઘીને અનેક વરદાન આપ્યા। શિવ બોલ્યા, હે વત્સ, તમે પોતાના ભાઈ બંધુઓ સાથે સદા ઈચ્છાનુસાર ભક્ષ્ય ભોજ્ય પદાર્થોનો ઉપભોગ કરો, દુઃખથી છૂટીને સર્વદા સુખી રહો, તમારા હૃદયમાં મારા પ્રત્યે ભક્તિ સદા બની રહો। હે મહાભાગ ઉપમન્યો, આ પાર્વતી દેવી તમારા માતા છે। આજે મેં તમને પોતાનો પુત્ર બનાવી લીધો છે અને તમારે માટે ક્ષીરસાગરનું પ્રદાન કરું છું। કેવળ દૂધનો જ નહીં, મધ, દહીં, અન્ન, ઘી, ભાત તથા ફળ વગેરેના રસના પણ સાગર તમને આપી દીધા। આ પુવાઓનો પહાડ તથા ભક્ષ્ય ભોજ્ય પદાર્થોનો સાગર મેં તમને સમર્પિત કરી દીધો। હે મહામુને, આ બધું ગ્રહણ કરો। આજથી હું મહાદેવ તમારો પિતા છું અને જગદંબા ઉમા તમારી માતા છે। મેં તમને અમરત્વ તથા ગણપતિનું સનાતન પદનું પ્રદાન કર્યું છે। હવે તમારા મનમાં જે બીજી અભિલાષાઓ હોય એ સર્વને તમે ખૂબ જ પ્રસન્નતાની સાથે વરદાન રૂપે માગો। હું સંતુષ્ટ છું, એટલા માટે તે બધું જ આપીશ, એ વિષયમાં કોઈ અન્યથા વિચાર ન કરવો જોઈએ। વાયુ દેવતા કહે છે। આવું કહીને મહાદેવજીએ એમને બંને હાથે પકડીને છાતી સરસા ચાપ્યા અને મસ્તક સૂંઘીને આમ કહેતા દેવીના ખોળામાં આપી દીધા કે આ તમારો પુત્ર છે। દેવીએ કાર્તિકેયની જેમ એમના મસ્તક ઉપર પોતાનો કરકમળ સ્થાપ્યો અને એમને અવિનાશી કુમાર પદ પ્રદાન કર્યું। ક્ષીરસાગરે પણ સાકાર રૂપ ધારણ કરીને એમના હાથમાં અનશ્ચર પિંડીભૂત સ્વાદિષ્ટ દૂધ સમર્પિત કર્યું। તેના પછી પાર્વતી દેવીએ સંતુષ્ટ ચિત્ત થઈને એમને યોગ જનિત ઐશ્વર્ય, સદા સંતોષ, અવિનાશીની બ્રહ્મ વિદ્યા અને ઉત્તમ સમૃદ્ધિ પ્રદાન કરી। તેના પછી તપોમય તેજને જોઈને પ્રસન્ન ચિત્ત થયેલા શંભુએ ઉપમન્ય મુનિને પુનઃ દિવ્ય વરદાન આપ્યા। પાશુપત વ્રત, પાશુપત જ્ઞાન, તાત્વિક વ્રત યોગ અને ચીરકાળ સુધી એમના પ્રવચનની પરમ પટુતા તેમને પ્રદાન કરી। ભગવાન શિવ અને શિવા પાસેથી દિવ્ય વરદાન તથા નિત્ય કુમારત્વ મેળવીને તે પ્રમોદિત થઈ ગયા। એ પછી પ્રસન્ન ચિત્ત થઈને પ્રણામ કરીને હાથ જોડી બ્રાહ્મણ ઉપમન્યુએ દેવ દેવ મહેશ્વર પાસેથી આ વરદાન માંગ્યું। ઉપમન્યુ બોલ્યા, હે દેવ દેવેશ્વર પ્રસન્ન થાવ, હે પરમેશ્વર પ્રસન્ન થાવ અને મને આપની પરમ દિવ્ય અને અવ્યભિચારીણી ભક્તિ આપો। હે મહાદેવ, મારા પોતાના જે સગા સંબંધીઓ છે એમનામાં મારી શ્રદ્ધા સદા બની રહે એવું વરદાન આપો। સાથે જ આપનું દાસત્વ, ઉત્કૃષ્ટ સ્નેહ અને નિત્ય સામીપ્ય પ્રદાન કરો। આવું કહીને પ્રસન્ન થયેલા દ્વિજ શ્રેષ્ઠ ઉપમન્યુએ હર્ષ ગદ ગદ વાણી દ્વારા મહાદેવજીનું સ્તવન કર્યું. ઉપમન્યુ બોલા, હે દેવદેવ, હે મહાદેવ, હે શરણાગત વત્સલ, હે કરુણા સિંધો, હે સાંબ સદાશિવ, આપ સદા મુજ ઉપર પ્રસન્ન થઈ જાઓ. વાયુદેવ કહે છે, એમના આ કથન ઉપર સર્વને વરદાન આપનારા પ્રસન્નાત્મા મહાદેવે મુનિવર ઉપમન્યુને આ પ્રકારે ઉત્તર આપ્યો. શિવ બોલ્યા, હે વત્સ ઉપમન્યુ, હું તમારા ઉપર સંતુષ્ટ છું, એટલા માટે મેં તમને બધું જ આપી દીધું છે, કેમ કે હે બ્રહ્મર્ષે, તમે મારા સુદ્રઢ ભક્ત છો, કેમ કે આ વિષયમાં મેં તમારી પરીક્ષા કરી લીધી છે. તમે અજર અમર દુઃખ રહિત યશસ્વી તેજસ્વી અને દિવ્ય જ્ઞાનથી સંપન્ન થાઓ. હે દ્વિજ શ્રેષ્ઠ, તમારા બંધુ બાંધવ કુળ તથા ગોત્ર સદા અક્ષય રહેશે, મારા પ્રત્યે તમારી ભક્તિ સદા બની રહેશે. હે વિપ્રવર, હું તમારા આશ્રમમાં નિત્ય નિવાસ કરીશ, તમે મારી પાસે સાનંદ વિચરણ કરી શકશો. આમ કહીને ઉપમન્યુને અભિષ્ટ મનોવાંછિત વરદાન આપીને કરોડો સૂર્ય સમાન તેજસ્વી ભગવાન મહેશ્વર ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. એ શ્રેષ્ઠ પરમેશ્વર પાસેથી ઉત્તમ વરદાન મેળવીને ઉપમન્યુનું હૃદય ખીલી ઉઠ્યું. એમને બહુ સુખ મળ્યું અને તે પોતાની જન્મદાયીની માતાના સ્થાન ચાલ્યા ગયા. વાયવ્ય સંહિતાનો પૂર્વખંડ સંપૂર્ણ. વાયવ્ય સંહિતા ઉત્તરખંડ. ઋષિઓના પૂછવા ઉપર વાયુદેવનું શ્રી કૃષ્ણ અને ઉપમન્યુના મિલનનો પ્રસંગ સંભળાવો. શ્રી કૃષ્ણને ઉપમન્યુ પાસેથી જ્ઞાનનો લાભ અને ભગવાન શંકરથી પુત્રનો લાભ. સુત ઉવાચ, નમઃ સમસ્ત સંસાર ચક્ર ભ્રમણ હેતવે ગૌરી કુચ તટ દ્વંદ્વ કુંકુમાં ભક્તિ વક્ષસે. સુતજી કહે છે, જે સમસ્ત સંસાર ચક્રના પરિભ્રમણમાં કારણરૂપ છે તથા ગૌરીના યુગલ ઉરોજોમાં લાગેલા કેસરથી જેમનું વક્ષ સ્થળાંકિત છે તે ભગવાન ઉમાવલ્લભ શિવને નમસ્કાર છે. ઉપમન્યુને ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થવાનો પ્રસંગ સંભળાવીને મધ્યકાળમાં નિત્ય નિયમના ઉદ્દેશ્યથી વાયુદેવ કથા બંધ કરીને ઉઠી ગયા. ત્યારે નૈમિષારણ્ય નિવાસી અન્ય ઋષિ પણ હવે અમુક વાત પૂછવી છે એવો નિશ્ચય કરીને ઉઠ્યા અને પ્રતિદિનની જેમ પોતાના તાત્કાલિક નિત્ય કર્મ પૂરા કરીને ભગવાન વાયુદેવને આવેલા જોઈને ફરીથી આવીને એમની પાસે બેસી ગયા. નિયમ સમાપ્ત થયા પછી જ્યારે આકાશ જન્મા વાયુદેવ મુનિઓની સભામાં નિશ્ચિત ઉત્તમ આસન ઉપર બિરાજમાન થઈ ગયા, સુખપૂર્વક બેસી ગયા, ત્યારે તે લોકવંદિત પવન દેવ પરમેશ્વરની શ્રી સંપન્ન વિભૂતિનું મનમાં ને મનમાં ચિંતન કરીને આ પ્રમાણે બોલ્યા. હું એ સર્વજ્ઞ અને અપરાજિત મહાન દેવ શંકરનું શરણ લઉં છું, જેમની વિભૂતિ આ સમસ્ત ચરાચર જગત રૂપે ફેલાયેલી છે. એમની શુભ વાણીને સાંભળીને તે નિષ્પાપ ઋષિ ભગવાનની વિભૂતિનું વિસ્તારપૂર્વક વર્ણન સાંભળવા માટે ઉત્તમ વચન બોલ્યા. ઋષિઓએ કહ્યું, હે ભગવાન, આપે મહાત્મા ઉપમન્યુનું ચરિત્ર સંભળાવ્યું, જેથી એ જ્ઞાત થયું કે એમણે કેવળ દૂધને લીધે તપસ્યા કરીને પણ પરમેશ્વર શિવથી બધું જ પ્રાપ્ત કરી લીધું. અમે પહેલેથી જ સાંભળી રાખ્યું છે કે અનાયાસ જ મહાન કર્મ કરનારા વસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણ કોઈ એક વખતે ધૌમ્યના મોટા ભાઈ ઉપમન્યુને મળ્યા હતા અને એમની પ્રેરણાથી પશુપાત વ્રતનું અનુષ્ઠાન કરીને એમણે પરમ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેથી આપ એ બતાવો કે ભગવાન શ્રી કૃષ્ણે પરમ ઉત્તમ પશુપાત વ્રત અને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું. વાયુદેવ બોલ્યા, પોતાની સ્વેચ્છાથી અવતીર્ણ થનાર હોવા છતાં પણ સનાતન વાસુદેવે માનવ શરીરની નિંદા જેવું કરતા લોક સંગ્રહને માટે શરીરની શુદ્ધિ કરી હતી. તે પુત્ર પ્રાપ્તિ નિમિત્તે તપ કરવાને માટે એ મહામુનિના આશ્રમે ગયા હતા, જ્યાં ઘણા બધા મુનિ ઉપમન્યુજીના દર્શન કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પણ ત્યાં જઈને એમના દર્શન કર્યા.